શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 44મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, દર્શન માત્રથી પાવન કરનાર, તત્કાળ તપની સિદ્ધિ આપનાર અને મુમુક્ષુજનોએ આશ્રય કરવા યોગ્ય એવા પુલ્હાશ્રમના ભગવાન શ્રીહરિએ દર્શન કર્યા, જે આશ્રમમાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્તજનો ઉપર અતિશય વાત્સલ્ય ભાવ હોવાથી તેને અપેક્ષિત રૂપને ધારણ કરી નિરંતર નિવાસ કરીને રહે છે. હે રાજન, આ આશ્રમમાં પૂર્વે ઋષભદેવના પુત્ર ભરતજીએ તપશ્ચર્યા કરી છે, તેમજ અહીં સ્નાન માત્રથી અતિ પાવન કરનાર ગંડકી નદી આશ્રમની ચારે તરફ ચક્રાકારે વહી રહી છે. ભગવાન શ્રીહરિએ તે મહાપવિત્ર નદીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ભગવાન વિષ્ણુના અર્ચા સ્વરૂપે બિરાજતા મુક્તનાથ ભગવાનનું દર્શન અને પૂજન કરી મહાતપસ્વી શ્રીહરિએ ભરતજીના જ તપોસ્થાનમાં પોતાનો નિવાસ કર્યો અને ભરતજીની જેમ જ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. ભરતજીને જેમ મૃગ બાળક ઉપર દયા કરવાથી ભગવાનની આરાધનામાં જે વિઘ્ન થયું હતું તેનું મનમાં સતત અનુસંધાન રાખી શ્રીહરિ હંમેશા નિસંગપણે વર્તતા હતા. હે રાજન, આ રીતે શ્રીહરિ બહારથી નિસંગપણે વર્તતા છતાં પણ શ્રીમદ ભાગવતના 4 સ્કંધમાં નારદજીએ પ્રાચીન બર્હિષ રાજાને કહેલી 5 અધ્યાયવાળી પુરંજન રાજાની કથાને પોતાના અંતરમાં વારંવાર વિચારી બુદ્ધિઆદિના સંગનો પણ ત્યાગ કરી દીધો અને પોતાના આત્માને અસંગ, નિર્ગુણ, શુદ્ધ, નિર્વિકારી, પ્રકાશક, નિત્ય, અનાદિ, અક્ષર, સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, અજન્મા અને અવિનાશી માનવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ આ રીતે અત્યંત નિસ્સંગ રહી તે જ સ્થળે એક પગે ઊભા રહી બે હાથ ઊંચા રાખીને વેદમાતા ગાયત્રી મંત્રનો જપ કરતા કોઈ દેવતા કે મનુષ્યથી કરવું દુષ્કર એવું તીવ્ર તપ કરવા લાગ્યા. હે રાજન, તપશ્ચર્યા કરતા શ્રીહરિએ સૂર્યમંડળના મધ્યભાગમાં બિરાજતા શંખચક્રધારી દિવ્યમૂર્તિ ભગવાન શ્રી હિરણ્યમય પુરુષનું પોતાના હૃદયમાં ધ્યાન કર્યું. આ રીતે શ્રીહરિ પ્રતિદિન 3 વખત ગંડકીમાં સ્નાન કરી મુક્તનાથ ભગવાનનું પૂજન કરતા અને ફળ ફૂલ આદિનો આહાર કરી તીવ્ર તપ કરતા. બાલ્યાવસ્થામાં જ વિપ્ર બટુક બ્રહ્મચારીનું આવું તીવ્ર તપ જોઈને બીજા કેટલાય તપસ્વી મુનિઓ અત્યંત વિસ્મય પામી ગયા ને તર્ક કરવા લાગ્યા કે પૂર્ણિમાના ચંદ્ર જેવી શાંત શીતળ કાંતિને ધારણ કરતા આ બ્રહ્મચારી મનુષ્યોથી ન થઈ શકે તેવું દુષ્કર તપ કરે છે, તે કોણ હશે? શું આ કયાધુપુત્ર પ્રહલાદ હશે, અથવા ધ્રુવ કે કાર્તિક સ્વામી હશે, કે ભગવાન દત્તાત્રય કે રૂભુ હશે, અથવા તો સાક્ષાત ભગવાન નારાયણ ઋષિ તો સ્વયં નહીં હોય ને? આ પ્રમાણે તપસ્વીઓ અને મુનિઓને અત્યંત આશ્ચર્ય સાથે તર્ક ઉપજાવતા ભગવાન શ્રીહરિ અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. હે રાજન, આવું તીવ્ર તપ કરતા શ્રીહરિને જોઈને આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એમ તેમના સ્વરૂપને બુદ્ધિયોગથી જાણનારા ઋષિમુનિઓ પોતાના પ્રાણપ્યારા ઇષ્ટદેવનું આવું તપોજન્ય કષ્ટ દેખીને હૃદયમાં અતિશય દુઃખી થયા અને સર્વદા દિવ્ય સ્વરૂપે શ્રીહરિની સાથે રહેતા અને તપમાં ખૂબ રુચિ ધરાવતા માતા પિતાને પણ ખૂબ જ દુઃખ થયું. તેથી તપશ્ચર્યા કરતા શ્રીહરિની બંને બાજુએ દિવ્ય સ્વરૂપે તેઓ ઊભા રહેતા. હાથ ઊંચા કરી એક પગે ઊભા રહી તપ કરતા અને અતિશય કૃશ શરીરવાળા શ્રીહરિની જમણી બાજુએ ભક્તિમાતા અને ડાબી બાજુએ ધર્મપિતા ઊભા રહેતા અને શ્રીહરિ ભૂમિ પર પડી ન જાય તેનું અખંડ ધ્યાન રાખતા. હે રાજન, આ પ્રમાણે ઉગ્ર તપ કરતા અને તપસ્વી મુનિઓની જેમ નિર્દંભપણે સૂર્યનારાયણનું આરાધન કરી તે ઋષિમુનિઓને અતિ આશ્ચર્યમાં ગરકાવ કરતા શ્રીહરિને ચાતુર્માસ પૂર્ણ થયો અને કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીના મંગલ દિવસે દિવ્ય વિગ્રહધારી તેમજ દ્વિભુજ સાક્ષાત સૂર્યનારાયણ દેવ શ્રીહરિની સમીપે આવી ઊભા રહ્યા. પોતાની પાસે ઊભા રહેલા સાક્ષાત સૂર્યનારાયણના દર્શન કરીને શ્રીહરિએ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે જગદાત્મન સૂર્યદેવ, તમારો જય થાવો. હે ભાસ્કર, હે દિવાકર, હે સકલ વેદમૂર્તિ, હે બ્રાહ્મણોના આરાધનીય દેવ, તમારો જય થાવો. હે સર્વને પ્રકાશ આપનારા દેવ, અતિશય ગાઢ અંધકારમાં ડૂબેલા જગતના જીવોને અંધકારનો વિનાશ કરી પ્રકાશ આપીને સુખી કરવા તમારા વિના બીજો કોણ સમર્થ છે? કોઈ જ નથી. હે કૃપાળુ, હે સર્વના નિયંતા ઈશ્વર, તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત છો, કારણ કે તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સ્વરૂપે રહીને આ કાર્યને કરો છો. અંધકારનું નિવારણ કરી સર્વલોકને તમે જ પ્રકાશિત કરો છો તથા પોતાની આરાધના કરનારા સાધકોને પણ તમે ઈચ્છિત ફળને આપો છો. સવારે ઉઠી કોઈ મનુષ્ય સૂર્ય નમસ્કાર કરે તો તમે એના શરીરના રોગ માત્રને પણ દૂર કરનારા છો. હે વરદાનને આપનારા દેવ, અગ્નિ, ચંદ્રમા, વિદ્યુત, નક્ષત્ર આદિ જે કોઈ તેજસ્વી છે તે સૌ તમારા થકી તેજ પામીને જ આ ભૂમંડળમાં વિચરે છે. વળી જે પુરુષો ભગવાનની ઉપાસના કરીને આ તમારા તેજમંડળને પ્રાપ્ત કરે છે તે અનાદિ અવિદ્યાના બંધનમાંથી મુકાઈ મુક્ત દશાને પામે છે અને ફરીને તેને ક્યારેય પણ આ ભવસાગરમાં આવવું પડતું નથી. હે હજારો કિરણોવાળા અંશુમાન, આપના એક કિરણના તેજને સહન કરવા આ બ્રહ્માંડના કોઈપણ દેવો સમર્થ નથી. તો બ્રહ્મમૂર્તિ બ્રહ્માજી તમારા સમગ્ર કિરણોના તેજને સહન કરવા કેમ સમર્થ થાય? એવા હે સર્વેના ઈશ્વર તેજસ્વી દેવ, આપને હું નમસ્કાર કરું છું. હે કમળનો વિકાસ કરનારા દેવ, સમસ્ત પાપના સમુદાયને મૂળમાંથી ઉખેડનારા આપના મંગલકારી દર્શન કરવાની મારા અંતરમાં ઘણા દિવસથી અભિલાષા હતી, તે આજે પૂર્ણ થઈ. આથી ચંદ્રોદય થતાં જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ મારા હૃદયરૂપી ગુફામાં હર્ષની ભરતી ચડી છે, તે ક્યાંય સમાતી નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ સૂર્યનું સ્તવન કર્યું તે સાંભળે સૂર્યદેવ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે હરિ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તેથી તમે ઈચ્છિત કોઈ વરદાન મારી પાસેથી માગો. હે રાજન, સૂર્યદેવના વચન સાંભળી શ્રીહરિએ પોતાને ઈચ્છિત વરદાન માગ્યું કે હે ભગવન, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને ઈચ્છિત વરદાન આપો કે હે દેવેશ, એક તમે અંધકારને દૂર કરનારા દેવ છો, તેથી દુઃખરૂપ સંસ્કૃતિના કારણભૂત મારા અંતરમાં પડેલા સમગ્ર અંધકારને દૂર કરો. બીજું, કામ, ક્રોધ, લોભ વગેરે અંતઃશત્રુઓ તથા પોતાના વિષયમાં પ્રવૃત્ત ઇન્દ્રિયો નૈષ્ઠિક બ્રહ્મચારીઓના માર્ગમાં વિઘ્ન કરનારા બળવાન શત્રુઓ છે, તે સર્વ થકી મારું તમે રક્ષણ કરો. ત્રીજું, તપ કરવામાં મને સ્થિરતા પ્રાપ્ત થાય, ભગવાન સિવાયની ઇતર વાસનાઓ મારી દૂર થાય, સર્વે ઇન્દ્રિયો ઉપર મને વિજય પ્રાપ્ત થાય તથા નૈષ્ઠિક બ્રહ્મચર્ય આદિ શુભગુણો મારામાં સદાય નિવાસ કરીને રહે. અને હે પ્રભુ, જ્યારે હું મારા હૃદયમાં તમારું સ્મરણ કરું ત્યારે તમારે આવા જ સ્વરૂપે મને દર્શન આપવું આ મારી અંતરની આશા છે, તે તમે પૂર્ણ કરો. માયાના બંધનોમાંથી જીવોને મુક્ત કરનારા તમારી પાસેથી હું બીજી માયિક સુખની કોઈ આશા રાખતો નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મનુષ્ય લીલા કરતા શ્રીહરિએ આ પ્રમાણે જ્યારે માંગ્યું ત્યારે સૂર્યદેવે તથાસ્તુ કહ્યુંને શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે હરિ, જે શ્રીકૃષ્ણ પરમાત્મા છે તે સાક્ષાત તમે જ છો એમ હું મારા અંતરમાં પહેલેથી જ જાણું છું, છતાં પણ હે પ્રભુ, મનુષ્યલીલા કરતા હોવાથી મારી પાસે તમે જે સદગુણોની માંગણી કરો છો તે સર્વે સદગુણો તો તમારી અંદર સદાય નિવાસ કરનારા નિત્ય સિદ્ધ છે. હે કૃષ્ણ, તમારા પ્રભાવથી તમારો મહિમા સમજનારા તમારા ભક્તજનોમાં પણ તે સર્વે ગુણો રહે છે તો કલ્યાણકારી સર્વે સદગુણોના ખાણરૂપ પરમેશ્વર એવા આપને વિશે તે રહેલા હોય તેમાં શું કહેવું? સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સૂર્યનારાયણે શ્રીહરિને કહીને પુનઃ પ્રણામ કર્યા અને બહુ જ પ્રસન્ન થઈ અંતર્ધાન થયા. ત્યાર પછી અત્યંત પ્રસન્ન થયેલા શ્રીહરિએ તપની સમાપ્તિ કરી. હે રાજન, તત્કાળ તપની સિદ્ધિને આપનારા તે પુલ્હાશ્રમ ક્ષેત્રની અત્યંત પ્રશંસા કરતા શ્રીહરિ ત્યાં રહેલા તપસ્વીઓ દ્વારા બહુ પ્રકારે કરાયેલું સન્માન સ્વીકારતા એક દિવસ વધુ કાર્તિક સુદ 12ના દિવસ પર્યંત તે પુલ્હાશ્રમ ક્ષેત્રમાં જ નિવાસ કરીને રહ્યા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનના મેં ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં પુલ્હાશ્રમમાં શ્રીહરિના તપથી સૂર્યનારાયણ પ્રસન્ન થયાનું નિરૂપણ કર્યું એ નામે 44મો અધ્યાય પૂર્ણ થયો.